નારદ પુરાણના પૂર્વ ભાગ ભાગ બીજાનો 48મા અધ્યાયનો જે આપણે હજી આગળના શ્લોકો બાકી રહ્યા છે તે પૂરા કરવાના છે અને અનુક્રમણિકા પ્રમાણે તેમાં 51મો કે 52મો અધ્યાય છે. આગળ જઈએ. કંભ કંભસ્વ કમયુષ્વ કંતિ કંતુસ્તથેવ ચ કંત કમયસ્વ સમવસ્વ સંભવ સંયુસ્તથા પુનઃ સંતિ સંતુ સંતસંયો તથા હમયુ શુભમ યુવત. કમ અને સમ એ મકારાંત અવ્યય છે. કમનો અર્થ જલ અને સુખ છે, સમનો સુખ છે. આ બેમાંથી સાત પ્રત્યય થાય છે. આ બેમાંથી સાત પ્રત્યય થાય છે. વ ભ યુષ તી તુ ત અને યસ, યુષ અને યસનો સકાર ઇતસંજ્ઞક છે. આ બધાના ઉદાહરણ ક્રમશઃ આ પ્રમાણે છે. કંભ કંભ કમયુઃ કંતિઃ કંતુઃ કંતઃ કમયઃ સંવઃ સંભવઃ સંયુઃ સંતિઃ સંતુઃ સંતઃ સંયઃ અહમ આ મકારાંત અવ્યય અહંકારના અર્થમાં પ્રયોજાય છે અને શુભમ આ મકારાંત અવ્યય શુભ અર્થમાં છે. એમનાથી યુષ પ્રત્યય થાય છે. સકાર ઇતસંજ્ઞક છે. અહમ વત્તા યુ એટલે અહમ યુહુ અહંકારી. શુભમ વત્તા યુ શુભમ યુહુ શુભયુક્ત પુરુષ. ભવતી બભવુ ભવતી બભૂવ ભવિતા ભવિષ્યતિ ભવત ભવદ ભવેશ ભવેચ્ચાપી ભૂયાદ ભુદ ભવિષ સલા લ દાવેતાની રૂપાણી. અતિ જગા સતા જગા સાતાસ્તસ્યત્ય ત્વાદ દધાડ દધાદ દ્વિર ઘસતા ઘસદા ઘસદાત્યસ્ત. હવે ત્રણ પ્રકરણ પ્રારંભ કરીને થોડી ધાતુઓના રૂપોનું દિગ્દર્શન કરવામાં આવે છે. વ્યાકરણોને 10 પ્રકારના ધાતુ સમુદાય માન્યા છે. તેમને નવગણી યા દસગણી નામથી જાણવામાં આવે છે. તેમનામાં નામ ભાદી ભ્વાદી અદાદી જ્યોત્યાદી દિવાદી સ્વાદી તુદાદી રુદા રુધાદી તનાદી ક્રયાદી તથા ચુરાદી. ભવાદિગણની બધી ધાતુઓના રૂપ પ્રાયઃ એક પ્રકાર તથા એક શૈલીના હોય છે. બીજા બીજા ગણોની ધાતુ પણ પોતપોતાની રીતે એક પ્રકારની જ હોય છે. અહીં બધા ગણોની એક એક ધાતુના નવ અલંકારોમાં એક એક રૂપ આપવામાં આવે છે. બાકીની ધાતુ અને તેમના રૂપોનું જ્ઞાન વિદ્વાન ગુરુ પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ. ભૂ ધાતુનું લટ લકારમાં ભવતી ભવતઃ ભવંતી વગેરે રૂપ બને છે. લીટ લકારમાં બભૂવ બભૂવતુહુ બભૂવુહુ વગેરે. લૂટમાં ભવિતા ભવિતારો ભવિતારઃ વગેરે. લૂટમાં ભવિષ્યતિ ભવિષ્યતઃ ભવિષ્યંતિ વગેરે. લોટમાં ભવતુ ભવતાત ભવતાદ ભવતામ ભવન ભવંતુ વગેરે. લંગલકારમાં અભવત અભવતામ અભવન વગેરે. વિધિલિંગમાં ભવેત ભવેતામ ભવેયુ વગેરે. આશિષ લિંગમાં ભૂયાત ભૂયાસ્તામ ભૂયાસુ વગેરે. લૃંગમાં અભૂત અભૂતામ અભુવન વગેરે તથા લૃંગ લકારમાં અભવિષ્યત અભવિષ્યતામ અભવિષ્યન વગેરે. આ બધા રૂપ થાય છે. ભૂ ધાતુનો અર્થ સત્તા છે. ભવતીનો અર્થ થાય છે ભવતીનો અર્થ થાય છે એટલે કે એનો અર્થ જ થાય છે એવો થાય છે. આમ કરવામાં આવે છે. હવે અદાદિગણને અદ ધાતુના પૂર્વત પ્રત્યેક લકારમાં એક એક રૂપ આપવામાં આવે છે. અદ ધાતુ ભક્ષણ અર્થમાં યોજાય છે. અતિ જગાસ અત્તા અસ્ત્યતિ અત્તુ આદત અધ્યાત અધસત આત્સ્યત. જુહોતી જુહાવ જુહવાગ ચકાર હોતા હોષ્યતિ જુહોતુ. અજુહોજ્જુ હુર્યાદ યાદ હોશ્રી દહોશ્ય દીદ્વતી. દિદેવ દેવિતા દેવિષ્યતિ દેવ્યતુ ચ આદિ વ્યદિ વ્યેદિ વ્યાદ્વે. અદેવી અદેવી દદેવિષ્ય તશુનોતિ સુષાવ શ્રોતા શોષ્યતિ વે સુનોત વસુનોત સુયન સુનુયાત સુયાદ સાવિદ શોષ્યતિ તુદતિ ચ તુતોદ તોતા તોત્સ્યતિ તુદત્વતુ તુદત્વત તુદત તુદતુ તેદુ તુદત દત્તુ દેતુ દાદ્ધિ અસત અસ્તો તત સિદતોત્સ્યતિતિ ચ ઋણદ્વિ રોદ રુદ્રા રોત્સ્યતિ વે ઋણદ્વર અણુર્દ્રા ધ્યાદૃદ્યાધરો સિ દરોત્યસ્ય ચ તનોતિ તતાન તનિતા તનિષ્યતિ તનો તત્વન તત્વત્તોનો ઉત્તાનુયાદ્ધિ તન્યાદ નિચ્ચા તાનિદ તત દત નિષ્યત ક્રણાતિ ચિક્રાય ક્રેતા ક્રેષ્યતિ ક્રણાત્વિતિ ચ અક્રણાત ક્રણીયાત ક્રિયાદ ક્રેષિદ ક્રેષ્ય ચ ચોરયતિ ચોરયા માસ ચોરયિતા ચોરશ ચોરિષ્યતિ ચોરયત્વ ચોર યચોર યચોર્યાદ ચુચુર દચોર યિષ્યત દિત્યેવ ચ દશવે ગણાઃ જ્યોત્યાદિ ગણમાં હું ધાતુ પ્રધાન છે. આનો પ્રયોગ અગ્નિમાં આહુતિ આપવાના અર્થમાં યા દેવતાઓને તૃપ્ત કરવાના અર્થમાં થાય છે. આનો પ્રત્યેક લકારમાં રૂપ આ પ્રમાણે છે. જુહોતિ જુહાવ જુવાગચાર જુવાગકાર જુહાંબ ભૂવ જુવાહ માસ હોતી હોષ્યતિ જુહોતી અજુહોત જુહુયાત હુયાત અહો અહોષિત અહોષ્યત દિવાદિગણમાં દિવ ધાતુ પ્રધાન છે. એના અર્થ અનેક અર્થ છે. ક્રીડા વિજયની ઈચ્છા વ્યવહાર ધૃતિ સ્તુતિ મોદ એટલે કે પ્રસન્નતા મદ એટલે અહંકાર સ્વપ્ન કાંતિ અને ગતિ. આના રૂપ પૂર્વત વિભિન્ન લકારોમાં આ પ્રમાણે છે. દિવ્યતિ દિદેવ દેવિતા દેવિષ્યતિ દિવ્યતુ અદિવ્યત દિવ્યેત દિવ્યાત અદિ અદેવિત અદેવિષ્યત સ્વાદિગણમાં શું ધાતુ પ્રધાન છે. આ મૂળમાં શુક ધાતુના નામે પ્રસિદ્ધ છે. આનો અર્થ છે અભિષવ અર્થાત નવડાવશું નવડાવવું રસ નીચોવું નાહવું તથા સોમરસ કાઢવો. રૂપ આ પ્રમાણે છે. સુનોતિ સુષાવ સોતા શોષ્યતિ સુનોતુ અસુનોત સુનુયાત સુયાત અસાવિત અયોષ્યત. આ પરસ્મેપદના રૂપ છે. આત્મને પદમાં સુનુતે સુષવે વગેરે રૂપ થાય છે. તુદાદિગણમાં તુદ ધાતુ પ્રધાન છે. તેનો અર્થ થાય છે પીડા આપવી. રૂપ આ પ્રમાણે છે. તુદતિ તુતોદ તોતા તોત્સ્યતિ તુદતુ અતુદત તુદેત તુદાત અત્સોત્તિત અત્સોત્સ્યત. રુદા રુધાદિગણમાં રુદ્ધ ધાતુ પ્રધાન છે. જેનો અર્થ છે રૂંધવું વાડ કરવી ઘેરો ઘાલવો અથવા રોકવું. રૂપ આ પ્રમાણે છે. ઋણદ્વિ રુરોદ રુદ્ધા રોત્સ્યતિ ઋણદુહુ ઋણદુહુ અરુણત રુંધ્યાત રુદ્ધ્યતા રુદ્ધ્યાત અર્યોત્સ્થિત અરોત્સ્યન અરોત્સ્યન કહેતા ઉભયપદી ધાતુ છે. મૂળમાં માત્ર પ્રસ્મેપદી રૂપ આપવામાં આવ્યું છે. આનું આત્મનેપદી રૂપ આ પ્રમાણે છે. રુંધે રુરુધે રુદ્ધા રોત્સ્યતે રુંધામ અરુંધ અરુંધિત અરુંધ રુંધિત રોત્સિટ રોત્સિષ્ટ અરુદ્ધ અરોત્સ્યત. તનાદિગણમાં તન ધાતુ પ્રધાન છે. આનો અર્થ છે વિસ્તાર કરવો ફેલાવવું. રૂપ આ પ્રમાણે છે. તનોતિ તતાન તનિતા તનિષ્યતિ તનોતુ અતનોત તનુયાત તન્યાત અતનીત અતાનીત અતનિષ્યત. આ પણ ઉભયપદીય ધાતુ છે. આનું આત્મનેપદીય રૂપ આ પ્રમાણે છે. તનુતે તેને તનિતા તનિષ્યતે તનુતામ અતનુત તન્વિત તનિષ્ઠ અતત અતનિષ્ઠ અતનિષ્યત. ક્રયાદિમાં ક્રિ ધાતુ પ્રધાન છે. જેનો અર્થ છે ખરીદવું એક વસ્તુ આપીને બીજી વસ્તુ લેવી. રૂપ આ પ્રમાણે છે. ક્રિણાતિ ચિક્રાય ક્રેતા ક્રેષ્યતિ ક્રિણાતુ અક્રિણાત ક્રિણીયાત ક્રિયાત અક્રેષિત. એટલે કે આનું આત્મનિર્પદે રૂપ આ પ્રમાણે છે. ક્રિણીતે ચિક્રિયે ક્રેતા ક્રેષ્યતે ક્રિણીતામ અક્રિણિત ક્રિણિત ક્રેશિષ્ટ અક્રેષ્ટ અને અક્રેષ્યત. આ ક્રેશ્ચિત એ થઈ ગયા. ચુરાદિગણમાં ચુર ધાતુ પ્રધાન છે, જેનો અર્થ છે ચોરવું. રૂપ આ પ્રમાણે છે: ચોરયતી, ચોરયામાસ, ચોરયાચકાર, ચોરયાંબો ભૂવ, ચોરયિતા, ચોરયિષ્યતિ, ચોરયતુ, અચોરયત, ચોરયેત, અચોરયત, ચોરયેત, ચોર્યાત, અચુ અચુ ચુરત, એમ અચોરિષ્યત. એટલે કે આનું આત્મનેપદ રૂપ પણ આ પ્રમાણે છે: ચોરયતે, ચોરાયા ચક્રે, ચોરયા માસે, ચોરયાંબ ભુવે, ચોરયિતા, ચોરિષ્યતે, ચોરયાતામ, ચો અચોરયત, ચોરયેત, ચોરયિષ્ઠિત, અચુરત, અચોરિષ્યત. આ પ્રમાણે આ ધાતુના 10 ગુણ માનવામાં આવ્યા છે. પ્રયોજકે ભાવયતી સનિચ્છાયામ બુભુષતિ ક્રિયા સંભિહારે તું પંડિતો બોભૂયતે મુનિ. પ્રયોજકના વેપારમાં પ્રત્યેક ધાતુથી અણિચ પ્રત્યય થાય છે. ચકાર અને હણકાર ઇત્સંજ્ઞક છે. અણિચ પ્રત્યય પરે રહેવાથી સ્વરાંત અંગની વૃદ્ધિ થાય છે. ભૂથી અણિચ કરવાથી ભૂ વત્તા ઈ બન્યો, પછી વૃદ્ધિ અને આવ આદેશ કરવાથી ભાવિ બન્યો, તેનાથી ધાતુ સંબંધી અન્ય કાર્ય કરવાથી ભાવયતિ રૂપ બને છે, જે કર્તાને પ્રેરણા આપે છે. તેને પ્રયોજક કહે છે. જેમ કે ચૈત્ર પંડિતો ભવતી, ચૈત્ર પંડિત થાય છે. તમ મૈત્ર અધ્યાપનાદિના પ્રેરયતી, તેને મૈત્ર ભણાવવા વગેરે દ્વારા પંડિત થવામાં પ્રેરણા આપે છે. આ વાક્યમાં ચૈત્ર પ્રાયુજ્ય કરતા છે અને મૈત્ર પ્રયોજ્ય કરતા છે. આ પ્રયોજકના વેપારમાં અણિચ પ્રત્યય થાય છે, તેથી તે અનુસ્વાર, પ્રથમ, મધ્યમ વગેરે પુરુષની વ્યવસ્થા અને ક્રિયા થાય છે. પ્રયોજ્ય કરતા પ્રયોજકના વેપારમાં કર્મ બની જાય છે, તેથી તેની દ્વિતીય વિભક્તિ થાય છે. અને પ્રયોજક કરતામાં પ્રથમ વિભક્તિ, જેમ કે મૈત્ર ચૈત્રમ પંડિતમ ભાવયતી, મૈત્ર ચૈત્રને પંડિત બનાવવામાં સહયોગ કરે છે. એ જ પ્રમાણે અન્ય ધાતુઓથી પ્રેરણાર્થક પ્રત્યક થાય છે. જેમ કે છાત્ર પઠતી ગુરુહુ પ્રેરયતી ઇતિ ગુરુહુ છાત્રમ પાઠયતી. છાત્ર ભણે છે, ગુરુ તેને પ્રેરિત કરે છે, તેથી ગુરુ છાત્રને ભણાવે છે. ઈચ્છા અર્થમાં સન પ્રત્યય થાય છે. ભવિતુમ ઇચ્છતિ બુભૂષતિ, થવાની ઈચ્છા કરે છે. આ જ પ્રમાણે પઠ, ગમ વગેરે અન્ય ધાતુઓથી પણ ઈચ્છા અથવા પીપઠિષતિ, ભણાવવાની ઈચ્છા કરે છે. જિગમિષતિ જવા ઈચ્છે છે. જિગમિષતિ વગેરે સન્નત રૂપ થાય છે. હે મુને, ક્રિયા સંભિહારમાં એક સ્વરવાળી હલાદિ ધાતુથી યડ પ્રત્યય થાય છે, યંગ પ્રત્યય થાય છે. અને આ નિયમ પ્રમાણે ભૂધાતિથી યડ અથવા તો યંગ પ્રત્યય થવાથી ધાતુનું દ્વિત્વ થાય છે. કેમ કે સન અને યડ પરે રહેવાથી ધાતુના દ્વિત્વ થવા, એટલે એકથી બે થઈ જવાનો નિયમ છે. પછી ધાતુ પ્રત્યય સંબંધી અન્ય કાર્ય કરવાથી બો ભૂયતે રૂપ બને છે. જેમ કે દેવદત્ત પંડિતો બો ભૂયતે, દેવદત્ત બહુ ભારે પંડિત થઈ રહ્યો છે. વારંવાર યા અધિક શબ્દનો બોધ કરવો એ જ ક્રિયા સંભિહાર કહેવાય છે. આ પ્રકારના પ્રયોગને યડંત કહે છે. પઠ અને ગમ વગેરે ધાતુઓથી યડ પ્રત્યય કરવાથી પાપઠ્યતે, વારંવાર અથવા બહુ ભણે છે. જગમ્યતે એટલે વારંવાર અથવા બહુ જાય છે વગેરે રૂપ થાય છે. તથા યડલુકી વિપેન્દ્ર બો ભવીતી ચ પઠ્યતે પુત્રી યતિ યતિ ત્યાત્મની ઇચ્છયામ તથા ચારે અપી નારદ અનુદાત ઇતો ધાતો હો ક્રિયા વિનિમયે તથા. યંગ પ્રત્યય યડ બોલે છે ઘણા, એને યંગ બોલાય છે. યંગ પ્રત્યયનો લુક લોપ થવો પણ જોવામાં આવે છે. તે દશામાં બોભનીતી, બોભોતી, પાપઠિતી અને જંગમિતિ વગેરે રૂપ થાય છે. આ રૂપોને યડલુગંત રૂપ કહે છે, યંગલુગંત રૂપ કહે છે, અથવા યડંતના જેવો જ છે. આત્મનઃ પુત્રમ ઇચ્છતિ, પોતાના માટે પુત્ર ઈચ્છું છું. આ વાક્યથી પુત્રીની ઈચ્છા વ્યક્ત થાય છે. એવા સ્થાનોમાં ઈચ્છા ક્રિયાના કર્મભૂત શબ્દથી ક્યચ પ્રત્યય થાય છે. કકાર અને ચકારની હિતસંજ્ઞા થાય છે. ઉપયુક્ત ઉદાહરણમાં પુત્ર શબ્દથી ક क्यच प्रत्यय करवाथी पुत्रवत्ता य आ अवस्थामां पुत्रमां त्रना आकारनो ई थई जाय छे। पछी पुत्रियनी धातुसंज्ञा करीने तिडंत जेवा रूप चाले छे। आ प्रमाणे पुत्रियती वगैरे रूप थाय छे। पुत्रियतीनो अर्थ छे પોતાને માટે પુત્ર ચાહું છું, આવા પ્રયોગને નામ ધાતુ કહે છે। હે નારદજી, કર્મભૂત ઉપમાન ઉપમાનવાચક શબ્દથી આચાર અર્થમાં પણ કેચ થાય છે, કેમ કે પુત્રમી વાચરી વાચરયતી, પુનઃ પુત્રમી વાચરતી પુત્રીયતી છાત્રમ, ગુરુજી છાત્રની સાથે પુત્ર જેવો વર્તાવ કરે છે। હવે આત્મનેપદનું પ્રકરણ આરંભ થાય છે, જે ધાતુમાં મનુદાત સ્વર અને જકારની ઇત્સંજ્ઞા થતી હોય, ડકાર અથવા જકારની જકારની ઇત્સંજ્ઞા થતી હોય તેનાથી આત્મનેપદના પ્રત્યય થાય છે, જેમ કે એધતે વર્ધતે વગેરે। આ અનુદાતેત છે, ત્રિંગ પાલને આ ડિંગ ધાતુ છે, ઉણિંગ ધાતુ છે। આના મંત્ર આત્મનેપદમાં ત્રાયતે વગેરે રૂપ થાય છે, જ્યાં ક્રિયાનો વિનિમય વ્યક્ત થતો હોય ત્યાં પણ આત્મને પદ થાય છે, જેમ કે વ્યતિ લુનિતે બીજાને યોગ્ય લવણરૂપ કાર્ય બીજો કરે છે। નિવિષા દેશ તથા વિપ્ર વિજાની હ્યાત્મને પદમ પરસ્મે પદમ આખ્યાતમ શેષાત કર્તરી શાબ્દિકે હિ। હે વિપ્રવર, નિપૂર્વક વિષ અને વિ અને પરા પૂર્વક જી વગેરે ધાતુઓથી પણ આત્મને પદ જાણો, કેમ કે નિવિષતે વિજયતે પરાજયતે વગેરે ભાવ અને કર્મમાં પ્રત્યય હોવા છતાં પણ આત્મને પદ જ થાય છે। આત્મને પદના જેટલા નિમિત્ત છે તેમને છોડીને બાકીના ધાતુઓથી કર્તામાં પ્રશ્મે પદ થાય છે, આવું વ્યાકરણોનું કથન છે। ગીત્વ રીતેસ્વ ઉભે યક્ચ શાદ ભાવ કર્મણો હો। જે ધાતુઓમાં સ્વરિત અને જ્ઞાની ઉત્સંગના થઈ ગઈ થઈ હોય તેનાથી પ્રશ્મે પદ અને આત્મને પદ બંને થાય છે, જેમ કે ખનતી ખનતે શ્રયતી શ્રયતે વગેરે। હવે ભાવ કર્મ પ્રકરણ આરંભ કરીને છીએ આરંભ કરીએ છીએ। ભાવ અને કર્મમાં ધાતુથી એક પ્રત્યય થાય છે। ભાવમાં પ્રત્યય થવાથી ક્રિયામાં માત્ર ઔત્સર્ગિક એકવચન થાય છે અને સદા પ્રથમ પુરુષના જ એક વચનનું રૂપ લેવામાં આવે છે, તે દશમા કરતા તૃતીયાંત થાય છે। ભૂધાતુથી ભાવમાં પ્રત્યય કરવાથી ભૂયતે રૂપ થાય છે, વાક્યમાં તેનો પ્રયોગ આ પ્રમાણે છે, ત્વયા મયા અન્યેશ્વ ભૂયતે। સકર્મક ધાતુથી કર્મમાં પ્રત્યય થતા કર્મ ઉક્ત થઈ જાય છે, તેથી તેમાં પ્રથમા વિભક્તિ થાય છે અને અનુક્ત કરતા તૃતીય વિભક્તિનો પ્રયોગ થાય છે। કર્તાને અનુસાર જ ક્રિયામાં પુરુષ અને વચનની વ્યવસ્થા થાય છે, જેમ કે ચૈત્રઃ આનંદમ અનુભવતી ઇતિ કર્મણી પ્રત્યય પ્રત્યયે ચૈત્રેણાનંદે આનંદો અનુભૂયતે। ચૈત્રથી આનંદનો અનુભવ કરવામાં આવે અથવા આનંદ ભોગવવામાં આવે છે, ચૈત્રસ્ત્વા મનુભવતી ચૈત્રેણ ત્વમ મનુભૂયસે, ચૈત્રથી તમે અનુભવમાં આવો છો। ચૈત્રો મામનુભવતી ચૈત્રેણાહમનુભૂયે, ચૈત્રથી હું અનુભવ કરવામાં આવું છું, એટલે ચૈત્રેણ અહમનુભૂયે વગેરે ઉદાહરણ ભાવકર્મના છે। સૌ કર્યાતિશયમ ચેવ યદા ધોતયુ મુને વિબક્ષતે ન વ્યાપારો લક્ષે કર્તુર્સ્તદા પરે લભંતે કર્તૃતામ પશ્ય પચ્યતે હ્યોદન સ્વયં સાધ્વસી છિન્નસ્ત્યેવં સ્થાલી પચતિ વેય મુનો મુને ધાતોઃ સકર્મકાત કર્તુ કર્મણોરપી પ્રત્યયાઃ। હે મુને, જ્યારે અતિશય પ્રકાશિત કરવા માટે લક્ષ્યમાં કર્તાના વ્યાપારનું તાત્પર્ય રહેતું નથી ત્યારે કર્મ અને કરણ વગેરે બીજા કારક જ કર્તૃભાવને પ્રાપ્ત થાય છે, જેમ કે ચૈત્રો વહિનન સ્થાલ્યા મોદનમ પચતી, ચૈત્ર અગ્નિથી તપેલીમાં ભારત રાંધે છે, આ વાક્યમાં જ્યારે ચેતનાના કર્તૃત્વનો તાત્પર્ય ન રહે અને કરણ વગેરેની વિવક્ષા થઈ જાય તો તેઓ જ કરતા થઈ જાય છે અને તે અનુસાર ક્રિયા થાય છે, જેમ કે વહી ન પચતી અગ્નિ પકાવે છે, અહીં કરણ જ કરતાના રૂપમાં પ્રયુક્ત થયો છે. સ્થાલી પચતી વટલોય પકાવે છે, અહીં અધિકરણ જ કરતાના રૂપમાં પ્રયુક્ત થયો છે. ઓદન સ્વયં પચતે, ભાત સ્વયં રંધાય છે, અહીં કર્મ જ કરતા રૂપે પ્રયુક્ત થયો છે. જ્યારે કર્મ જ કરતા રૂપે પ્રયુક્ત થાય તો કર્તામાં લકાર થાય છે, પરંતુ કર્મવદ ભાવ હોવાથી યક અને આત્મને પદ વગેરે જ થાય છે. અતઃ પચતી ન થતા પચ્યતે રૂપ થાય છે. આવા પ્રયોગને કર્મ કર્તૃ પ્રકરણની અંતર્ગત માને છે. બીજું ઉદાહરણ આ પ્રમાણે છે. અસીના સાધુ છિનતી, તલવારથી સારી રીતે કાપે છે. આ વાક્યમાં ઉપરોક્ત નિયમ અનુસાર કર્ણમાં કર્તૃત્વની વિવક્ષા થવા આવું વાક્ય બનશે. સાધુ અસીસ છિન્નતી, તલવાર સારું કાપે છે. હે મુને, સકર્મક ધાતુ પણ કર્મ કર્તુમાં અકર્મક થઈ જાય છે, તેથી તેના ભાવ તથા કર્તામાં પણ લકાર થાય છે. જેમ કે ભાવે પચ્યતે ઓદ નેન, કર્તરી પચ્યતે ઓદન, એટલે કર્તરી પ્રયોગ એમના પચ્યતે ઓદન સંપ્રાદન અને અપાદન કારકોમાં કર્તૃત્વની ઈચ્છા કદી કરવામાં આવતી નથી, કેમ કે અનુભવની વિરુદ્ધ છે. સામાન્ય સ્થિતિમાં સકર્મક ધાતુથી કર્તા અને કર્મમાં પ્રત્યય થાય છે. તસ્માદ વાકર વાકરમાં કા દ્વિપ ભાવે કર્તરી કીર્તિતા, ફલ વ્યાપાર યોરેક કનિષ્ઠતાયામ કર્મક, ધાતુ સ્તયોર્ધર્મી દે ભેદે સકર્મક ઉદાહત, ગૌણે કર્મણી દુહ્યાદે દુહ્યાદેહે પ્રધાને નિહકૃષ્ણવહામ, બુદ્ધિર્ભક્ષાર્થયો શબ્દ કર્મ કર્મકાણામ નિજિચ્છયા પ્રયોજ્ય કર્મણ્યશામ અણત્વા અણતાનામ લાદયો મતા. હે વિપ્રવર, તે જ ધાતુ જો અકર્મક થાય તો તેનાથી ભાવ અને કર્તામાં પ્રત્યય કહેવામાં આવ્યા છે. બધી ધાતુઓમાં ફલ અને વેપાર આ બે અર્થ છે. આ બંને જ્યાં કર્તામાં જ મોજૂદ હોય તે ધાતુઓને અકર્મક કહે છે. જેમ કે ભૂધાતુનો અર્થ સત્તા છે, સત્તાનું તાત્પર્ય છે આત્મધારણાને અનુકૂળ વેપાર, એમાં આત્મધારણારૂપ ફળ અને તેને અનુકૂળ વેપાર બંને માત્ર કર્તામાં જ સ્થિત છે, તેથી ભૂધાતુ અકર્મક છે. જ્યાં ફળ અને વેપાર બંને જુદા જુદા ધર્મોમાં સ્થિત હોય ત્યાં ધાતુને સકર્મક માની ગઈ છે. જેમ કે પંચધાતુનો અર્થ છે વિકિલત્ય અનુકૂળ વેપાર, એટલે કે ભાત વગેરેને ગળાવવાના અનુકૂળ પ્રયત્ન. આમાં વિકલિતિ એટલે ગળાવવું એ ફળ છે, જે ચોખા એટલે ભાતમાં થાય છે અને તેને અનુકૂળ ચૂલામાં અગ્નિ સળગાવવો વગેરે વેપાર છે તે કર્તામાં છે. તેથી પંચધાતુ સકર્મક થયો છે. દુહ વગેરે ધાતુના બે કર્મ થાય છે, દુહ યાચ પંચ દંડ રુદ પ્રચ્છ ચી બૃહુ સાસ જી મત મુષ, એ દ્રુહ વગેરેની અંતર્ગત છે, એમનામાં બે કર્મ થાય છે. એ જ પ્રમાણેની હ્ય કૃષ અને વહ આમના પણ બે કર્મ છે. દુહ વગેરે ધાતુઓના બે કર્મ થાય છે, જેમ કે ગામ દુગ્ધી પયહ, ગાયથી દૂધ દોવાય છે, આમાં ગાય ગૌણ કર્મ છે અને દૂધ પ્રધાન કર્મ છે. દુહ વગેરે ધાતુઓની ગૌણ કર્મમાં જ પ્રત્યય થાય છે, જેમ કે ગો દુહ્યતે પયહ બલિર્યાચ્યતે વસુધામ વગેરેની ની હૃ કૃષ અને વહ આ ચાર ધાતુઓના પ્રધાન કર્મમાં પ્રત્યય થાય છે. જેમ કે અજામ ગ્રામમ નયતી, આ વાક્યમાં અજા પ્રધાન કર્મ અને ગ્રામ ગૌણ કર્મ છે. પ્રધાન કર્મમાં પ્રત્યય હોય તો વાક્યનું સ્વરૂપ આ પ્રમાણે થશે, અજા ગ્રામમ નિયતે. જ્ઞાનાર્થક અને ભક્ષણાર્થક ધાતુઓના તથા શબ્દકર્મક ધાતુઓના અણંત થતા તેમનાથી પ્રધાન કે અપ્રધાન કોઈ પણ કર્મમાં પોતાની ઈચ્છાનુસાર પ્રત્યય કરી શકાય છે. જેમ કે બોધ્યતે માણવકમ ધર્મ માણવકો ધર્મમ ઇતિ વા. અન્ય ગત્યર્થક અને અકર્મક ધાતુઓના હણંત થતા તેમના પ્રયોજ્ય કર્મમાં લકાર વગેરે પ્રત્યય માનવામાં આવ્યા છે. જેમ કે માસ માસાસ્ય તે માણવક, ફલ વ્યાપાર યોર્ધા તુરાશ્રેય તુ તિડઃ સ્મૃતા, ફલે પ્રધાનમ વ્યાપારસ્થિથ અર્થસ્તુ વિશેષણમ. ધાતુફળ અને વ્યાપારરૂપી અર્થોની બોધક હોય છે, અર્થોની બોધક હોય છે. જેમ કે ભૂધાતુ આત્મધારણરૂપી ફળ અને તદ અનુકૂળ વ્યાપારની બોધક છે. ફળ અને વ્યાપાર બંનેનો જે આશ્રય છે તેમાં અર્થાત કર્તા અને કર્મણા તેમાં અર્થાત કર્તા અને કર્મોમાં તથા ભાવમાં પણ તિક્ત પ્રયત્ન થયા છે. ફળમાં વ્યાપારની પ્રધાનતા છે. તીર્થરૂપી જે ફળ છે તે વ્યાપારનું વિશેષણ થાય છે. જેમ કે પચતી, આ ક્રિયા દ્વારા ચોખા વગેરેનું ગળાવવાનું પ્રતિપાદન થાય છે. અહીં વિકલિત રૂપ ફળને અનુકૂળ જે અગ્નિ પ્રજ્વલન અને ફૂંકવું વગેરે વ્યાપાર છે તેમના આશ્રયભૂત કર્તામાં પ્રત્યય થયો છે. ઓદનઃ પચ્યતે વગેરે મેં ફલાશ્રયભૂત કર્મમાં તિડ પ્રત્યય થવાના કારણે ઓદનમમાં પ્રથમા વિભક્તિ છે. એધિતવ્ય મેધિ નિયમિતિ કૃત્યે નિદર્શનમ, ભાવે કર્મણિ કૃત્યાઃ સ્યુઃ કૃતઃ કર્તરી કીર્તિતાઃ. કર્તા કારક ઇત્યાદ્યા ભૂતે ભૂતાદિ કીર્તિતમ, ગમ્યાદિ ગમ્ય નિર્દિષ્ટ શેષ મધ્યતને મતમ. હવે કૃદંત પ્રકરણ આરંભ કરીએ છીએ. કૃત પ્રત્યે જેના અંતમાં હોય તેને કૃદંત છે. અણવુલ તુચ અમ વગેરે પ્રત્યય કૃત કહેવાય છે. કૃત પ્રત્યયોમાંથી જે કૃત્ય કત અને ખલર્થ પ્રત્યય છે તે માત્ર ભાવ અને કર્મમાં જ થાય છે. ત્વત તવ્ય અનિયર કેલિમર વગેરે પ્રત્યય કૃત્ય કહેવાય છે. જ્ઞ વગેરે પ્રત્યય ભાવ કરણ અને અધિકરણમાં થાય છે. સામાન્યતઃ કૃત પ્રત્યય કર્તામાં પ્રયુક્ત થાય છે. અહીં પહેલાં કૃત્ય પ્રયત્નોના ઉદાહરણ આપે છે. એધિતવ્યમ અને એધ નિયમ આ કૃત્ય પ્રત્યયના ઉદાહરણ છે. કૃત્ય ભાવ અને કર્મમાં તથા કૃત કર્તામાં બતાવવામાં આવ્યા છે. ત્વયા મયા અન્યેશ્વ એધિતવ્યમ, અહીં ભાવમાં તવ્ય અને અનિયર પ્રત્યય થયા છે. કર્મમાં પ્રત્યયનું ઉદાહરણ આ પ્રમાણે સમજવું જોઈએ. છાત્રેણ પુસ્તકમ પઠનીયમ, ગ્રંથ પઠિતવ્ય વગેરે કર્મમાં પ્રત્યય હોવાથી કર્તામાં તૃતીય વિભક્તિ અને કર્મમાં પ્રથમા વિભક્તિ થઈ છે. કર્તા કારક વગેરે કૃત પ્રત્યયના ઉદાહરણ છે. જેમ કે રામઃ કર્તા બ્રહ્મા કારક, અહીં કર્તામાં તૃચ અને ણુલ્લઃ પ્રત્યય થયા છે. હુના સ્થાનમાં અક આદેશ થાય છે. ણ લ ચ વગેરેની ઇત્સંજ્ઞા થાય છે. કત અને કત્વતુ આ પ્રત્યય ભૂતકાળમાં થાય છે. જેમ કે ભૂતઃ ભૂતવાન વગેરે અને ગમ્ય વગેરે શબ્દ ભવિષ્યત અર્થમાં નિર્દિષ્ટ થયા છે. શેષ શબ્દ વર્તમાન કાળમાં પ્રયુક્ત થવા યોગ્ય માનવામાં આવ્યા છે. અધિસ્ત્રીયત્વ અધિસ્ત્રીત્ય વ્યયવી વ્યયી ભાવે યથાશક્તિ ચ કીર્તિતમ, રામ આશ્રિત સ્તત પુરુષે ધાન્યાર્થો યુપદ્વાર ઉપદારુ ચ વ્યાગ્રભી રાજપુરુષો અક્ષોંડો દ્વિગુરુચ્યતે પંચગવમ દશગ્રાવી ત્રિફલેતી તુ રૂઢિતઃ. હવે સમાસનું પ્રકરણ આરંભ કરીએ છીએ. સમાસ ચાર પ્રકારના માનવામાં આવ્યા છે. અવ્યયી ભાવ, તત્પુરુષ, બહુવ્રીહી અને દ્વંદ. તત્પુરુષનો એક વિશિષ્ટ ભેદ, કર્મધારાય અને કર્મધારાયનો એક વિશિષ્ટ ભેદ, દ્વિગુ છે. ભૂતપૂર્વ વગેરે સ્થળોમાં જે સમાસ છે તેનું કોઈ નામ નિદર્શ કરી શકાતું નથી, તેથી તેને માત્ર સમાસ જાણવો જોઈએ. જેમાં પ્રથમ પદ અવ્યય હોય તે સમાસ અવ્યયી ભાવ હોય છે, અથવા અવ્યયી ભાવના અધિકારમાં જે સમાસ વિધાયક વચન છે તેમના અનુસાર જ્યાં સમાસ થયો છે તે અવ્યયી ભાવ સમાસ છે. અવ્યયી ભાવ અવ્યય સંજ્ઞક હોય છે, તેથી બધી વિભક્તિઓમાં સરખું રૂપ છે. અકારાંત અવ્યયી ભાવમાં વિભક્તિઓનો અમ આદેશ જે થાય છે, પરંતુ પાંચમી વિભક્તિને છોડીને આ પ્રમાણે થાય છે. તૃતીય અને સપ્તમીમાં પણ અમભાવ વૈકલ્પિક છે, જેમ કે અપદિશમ અપદિશે વગેરે, અધિસ્ત્રી તથા યથાશક્તિ વગેરે પદ અવ્યયી ભાવ સમાસની અંતર્ગત બતાવવામાં આવ્યા છે. દ્વિતીયાંતથી લઈને સપ્તમયંત સુધીના પદ સુબંતની સાથે સમસ્ત થાય છે અને તે સમાસ તત્પુરુષ થાય છે. તત્પુરુષના ઉદાહરણ આ પ્રમાણે છે: રામમ વત્તા આશ્રિત રામાશ્રિત, ધાન્યેન વત્તા અર્થ ધાન્યાર્થ, યુપાય વત્તા દારૂ યુપદારૂ, વ્યાઘ્રાત વત્તા ભીહિ વ્યાઘ્રભી, રાજ્ઞ વત્તા પુરુષ રાજપુરુષ, અક્ષેષુ વત્તા સોંડ અક્ષોંડ વગેરે. જેમાં સંજ્ઞા વાચક શબ્દ પૂર્વમાં હોય તે દ્વિગુ કહેવાય છે. પંચાનામ ગવામ સમાહાર પંચગવમ, દશાનામ ગ્રામાણામ સમાહાર દશગ્રામી. અહીં સ્ત્રીલિંગ સૂચક ગીપ ડીપ પ્રત્યય થયો છે, ગીપ પ્રત્યય થયો છે. ત્રયાણામ ફલાનામ સમાહાર ત્રિફલા. આમાં સ્ત્રીતત્વ સૂચક તાપ પ્રત્યય થયો છે. ત્રિફલા શબ્દ આમળા હરડે અને બહેડાને માટે પ્રસિદ્ધ છે. નીલોત્પલમ મહાષ્ઠી તુલ્યાર્થે કર્મધારાય અબ્રાહ્મણો નંગી પ્રોક્ત ન્યગી પ્રોક્ત કુંભકારાદિક કૃત કુંભકારાદિક કૃત. સમાધાનીકરણ તત્પુરુષની કર્મધારાય સંજ્ઞા થાય છે. તેના બંને પદ પ્રાય વિશેષ્ય વિશેષણ હોય છે. વિશેષણવાચક શબ્દનો પ્રયોગ પ્રાય પહેલાં થાય છે. નીલમ ચ તત ઉત્પલમ ચ નીલોત્પલમ, મહતી ચાસો ષષ્ઠી ચ મહાષ્ઠી. જ્યાં ન શબ્દ કોઈ સુબંતની સાથે સમસ્ત થાય છે તે ન્યંગ તત્પુરુષ કહેવાય છે. ન બ્રાહ્મણ અબ્રાહ્મણ વગેરે. કુંભકાર વગેરે પદોમાં ઉપપદ તત્પુરુષ સમાસ છે. અન્યાર્થે તું બહુ વ્રિહોહો વિહો ગ્રામ પ્રાપ્તો દકો દ્વિજ પંચગુ રૂપવદ ભાર્યો મધ્યાહન સસુતાદિક. હે વિપ્રવર, જ્યાં બીજા અર્થની પ્રધાનતા હોય તે સમાસની બહુ વિધિમાં ગણના થાય છે. પ્રાપ્તમ ઉદકમ યમ સ પ્રાપ્તો દકો ગ્રામ, જ્યાં જળ પહોંચ્યું હોય તે ગ્રામ પ્રાપ્તોદક છે. એ જ પ્રમાણે પંચ ગાવો યશ્ય સ પંચગુહુ રૂપવતી ભાર્યા યશ્ય સ રૂપવદ ભાર્ય. મધ્યાહન પદ તત્પુરુષ સમાસ છે. સુતેન સહ આગત સસુત વગેરે પદ બહુવ્રીહી સમાસની અંતર્ગત છે. સમુચ્ચયે ગુરુમ ચેસમ ભજસ્વાન વાચયે ત્વટ ભિક્ષામાનાય ગામ ચ અપી વાક્યે મેવાન યોર્ભવેત. ચાર્થમાં દ્વંદ્વ સમાસ થાય છે. ચના ચાર અર્થ છે. સમુચ્ય અનવાચ્ય ઇતરેતરયોગ અને સમાહાર. પરસ્પર નિરપેક્ષ અને અનેક પદોનો એકમાં અનન્ય થવો સમુચ્ય કહેવાય છે. સમુચ્યમાં ઈશમ ગુરુમ ચ ભજસ્વ આ વાક્ય છે. આમાં ઈશ અને ગુરુ બંને સ્વતંત્ર રૂપે ભજ આ ક્રિયાપદથી યુક્ત થાય છે. ઈશપદનો ક્રિયાની સાથે અન્વય થઈ જવાથી ફરી ક્રિયાપદની આવતી કરીને ગુરુપદનો પણ તેમાં અન્વય થાય છે. આ જ રીતે બંનેની નિરપેક્ષતા છે. સમાસ સાકાંક્ષ પદોમાં થાય છે, તેથી સમુચ્ય વાક્યમાં દ્વંદ્વ સમાસ થતો નથી. જ્યાં એક પ્રધાન અને બીજો અપ્રધાન રૂપે યુક્ત હોય ત્યાં અન્નવાચ થાય છે, જેમ કે ભિક્ષામટ ગંચાનાય, આ વાક્યમાં ભિક્ષાને માટે ગમન પ્રધાન છે અને ગૌનું લાવવું અપ્રધાન યા આનુષંગિક કાર્ય છે. તેથી અકારથી ભાવરૂપ સામર્થ્ય ન હોવાથી અન્નવાચાયમાં પણ દ્વંદ્વ સમાસ થતો નથી. સમુચ્ચય અને અન્નવાચયમાં વાક્ય માત્રનો જ પ્રયોગ થાય છે. ઇતરેતર યોગે તું રામકૃષ્ણો સમાહૃતો રામકૃષ્ણ દ્વિજો દ્વો દ્વો બ્રહ્મ ચેકમ ઉપાસ્યતે ઉદ્ભૂત અવ્યય ભેદ સમૂહરૂપ પરસ્પર અપેક્ષા રાખવાવાળા સંમિલિત પદોનું એક ધર્માવંછિન્નમાં અન્વય થવો ઇતરેતર યોગ કહેવાય છે. તેથી તેમાં સામર્થ્ય હોવાના કારણે સમાસ થાય છે, કેમ કે રામકૃષ્ણો ભજ આ વાક્યમાં રામસ્વ કૃષ્ણસ્વ રામકૃષ્ણો આ પ્રમાણે સમાસ છે. ઇતરેતર યોગ દ્વંદ્વમાં સમસ્યમાન પદાર્થગત સંખ્યાનો સમુદાયમાં આરોપ થયો છે, તેથી ત્યાં દ્વિવચનાંત યા બહુવચનાંતનો પ્રયોગ જોવામાં આવે છે. સમૂહને સમાહાર કહે છે. ત્યાં અવયવગત ભેદ અદૃશ્ય થાય છે, જેમ કે રામસ્વ કૃષ્ણસ્ય ચેત્યન્યોહો, ફરીથી આપ પુનઃ વાંચે, રામસ્વ કૃષ્ણસ્ચેત્ય નયોહો ચેતન્યહો ચેતન્યહો નયોહો સમાહારઃ રામકૃષ્ણમ. સમાહાર દ્વંદ્વમાં અવયવગત સંખ્યામાં સમુદાયમાં આરોપિત થતી નથી, તેથી એકત્વ બુદ્ધિથી એક વચનાંતનો પ્રયોગ કરવામાં આવે છે. સમાહારમાં નપુસંગલિંગ થાય છે. હે વિપ્રવર, ઇતરેતર યોગમાં રામ અને કૃષ્ણ બંને બે છે અને સમાહારમાં તેમની એકતા છે, તે માટે બ્રહ્મરૂપે તેમની એક માનીને તેમની ઉપાસના કરવામાં આવે છે. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણે પૂર્વભાગે બૃહદપાખ્યાને દ્વિતીય પાદે વ્યાકરણ નિરૂપણ નામ દ્વિતીયાંગ શતમો અધ્યાય, દ્વિતીય પંચાશતમો અધ્યાય એટલે કે 52મો અધ્યાય સમાપ્ત, જે સંસ્કૃત શ્લોક સંખ્યા પ્રમાણે છે. આ પાઠ્યપુસ્તક એટલે કે આ પુરાણની જે પાઠ્ય ક્રમણિકા અનુક્રમણિકા છે એના પ્રમાણે આ 48મો અધ્યાય આપણે અનુક્રમણ પ્રમાણે પૂરો કરીએ છીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.